એવરલાસ્ટિંગ જે આપણે આપ કહો છો, એવરલાસ્ટિંગ ભક્તિ ને માટે એ કેવું સ્વરૂપ હોય? એવરલાસ્ટિંગ નું અવલંબન માટે એ કેવા સ્વરૂપ નું અવલંબન લેવું? સ્વરૂપ નું કહ્યું ને, હું શુદ્ધાત્મા થી ભાન રહ્યું એ એવરલાસ્ટિંગ છે, પણ એ ભાન રહ્યું પણ એનું વેદન ના રહ્યું ને, સ્પષ્ટતા વેદન રહ્યું, ભાન એટલે વેદન કહેવાય, પણ સ્પષ્ટ વેદન સ્પષ્ટ એ સ્પષ્ટતા, એટલા માટે કહ્યું કે તાર કહે આ દાદા એ જ્ઞાની પુરુષ આપણો આત્મા શું છે, જ્યાં સુધી સ્પષ્ટ વેદન ના થાય ત્યાં સુધી આ, અને એ જે કે એ પ્રમાણે કર કે શું કે છે, અને સ્પષ્ટ વેદન થશે એટલે માહિતી જે કે એ પ્રમાણે કરો, માહિતી જે કે અમને માહિતી જે કે એ પ્રમાણે કરીએ, બરોબર, તો અને કહેનાર ને અમે ભગવાન કહીએ છીએ, અમને જે ભૂલ અમારી ભૂલ દેખાય છે એને ભગવાન, અમારી ભૂલ પેરી ના થાય, પેરી થાય તો ઉપરી હોય, શું હોય આ તમારી બધા જો અમુક ભૂલો થાય છે એટલે હું ઉપરી તરીકે છું, બરોબર, પણ એ ભૂલો નહીં થાય તો હું ઉપરી પણ તાર સ્પષ્ટ વેદન થયું છે, અને પછી પેલા દેખાડે, પછી પેલા દેખાડે મારી જગ્યાએ પેલા આવી જાય, અને પેલા પેલા બધી ભૂલો થઈ રહી એટલે તમે એક જ થઈ ગયા, ભૂલ દેખાડનાર અને ભૂલ ના કરનાર બે એક થઈ ગયા. ઉકેલ તો લાવો પછી નહીં ચાલે, ફરી જયારે કહો છો શું કહ્યું એ ને એ જ વાત જયારે આપ ફરી કહો છો ત્યારે એનો વળી વધારે ઉઘાડ નીકળે છે, એક આવરણ તૂટે પછી બીજું તૂટે, પડવારી ચીજ ના આવે જી, હા બધી પડવારી પડવારી ચીજ આવે એટલે સાંભળેલી, અને આજે જે આ રીતે જે વાત આપણી જે નીકળી તેમાં વળી વધારે ફોડ નીકળ્યો, અનન્ય શરણ આપડે આમ લખેલું છે ને, અનન્ય અનન્ય શરણ શું લખેલું છે, અનન્ય શરણ પેલા એમાં પત્ર માં આવે છે, ના પણ શું કહેલું છે અનન્ય શરણ, એ શરૂઆત ના પત્ર માં જ અનન્ય શરણ વાપરે છે, છ પદ ના પત્ર માં એ રૂપ થઈ ગયા, આપડે જેનું શરણ લઈએ તે રૂપ થઈ ગયા, આપડા છોકરા છોકરો કે આપડો કે મારે ગજુ કાપવામાં ઉસ્તાદ થવું છે, તો પછી એને ચરણું પણ લેવડાવવું પડે, ઉસ્તાદ હોય ને આટલું મારે છોકરું રાગે પાડી રાગે પાડી, પણ તે એટલો ઉસ્તાદ આપણને કહે નહીં, રસ્તો બતાવ્યો ના બતાવે, મોકલજો કે મોકલજો એમ કે, પણ આપણે એને રસ્તો છોકરા બતાવી દેવાનો, કે ગજામાં સિગરેટ કાઢે તો જોઈ લેવાની કયા છાપની છે, તો પછી તું એ વેચાતી લીધે હું પૈસા આપું છું મને, અને ગજો માર્ગ કરે તે પેલો કાઢી આપજે, પાંચ દિવસ પેટી દૂર રાખજે, તો બાપ શીખવા ઉસ્તાદ કે નઈ તું આવું સમજ્યા, બાપે શીખવાડવું પડે ના શીખવાડવું પડે, કેટલા કેટલા મહિના ઓલરાઈટ થઈ જાય, નહીં આવી રીતે આમ આવી રીતે ઉડાડવાનું, આમ તેમ બધું સાધનો શું રાખવા, કેરી ઉડાડવું, ફિઝિકલ જોવા પડે. પ્રેક્ટિકલ માં શું જોવે? પછી માણસ પ્રેક્ટિકલ લઈને થાય શી? અને દરેક વસ્તુ પ્રેક્ટિકલ માં જ હશે. પ્રેક્ટિકલ માં હોય તો જ થિયરીકલ, તો થિયરીકલ પેલી જાણવી પડે થિયરી. અરે પેલા ઉસ્તાદ પાસે થિયરી એમને જ મળી જાય, જોતા ને આપે સિગરેટ છે ગયા લઈને. પછી એને બાપે કહી રાખે, પછી એની વાંચવા માં જ જોયા કરશે, શું કરશે એની આંખો જોયા કરશે, વાંચવા માં જોયા કરશે. મહિના તમારે દરેક ક્રિયાઓ છે, તેથી એમ કહ્યું ને કે પ્રત્યક્ષ સદગુરુ, પ્રત્યક્ષ સદગુરુ એટલા માટે. બાકી તીર્થંકર ભગવાન પરોક્ષ જીન છે તે જ, પણ તે અની જો ઉપકાર નહીં કે. એ દાદા ખિસ્સા કાપવાની કળા નું પુસ્તક વાંચ્યું હોય તો શીખાય નહીં. ખિસ્સું કાપવાની કળા નું પુસ્તક લખેલું હોય, એ વાંચ્યું હોય તો એ શીખાય નહીં. પણ આવું કઈક આ જે મળી ગયો હોય, મોડાની વાત સાંભળી જાય તો થઈ જાય. ધનતેરે પાડવાનો રસ્તો એને ધનતેરે પડાય, મોડાની વાત હોય. પણ આ બીજા લોકો એ લખેલી હોય તો એમ ના પડે. બરોબર, અમે જે લખ્યું ને તેના આધારે બહેરી બહેરી છોકરા 35 વર્ષની ઉંમર આવે ધનતેરે. અત્યારે આ મારી ઉંમર માં શું કરવા, શું કહું? હજુ ઉંમર માની છે ને તમારે ક્યાં આવશે? ના આ તો બહુ, આ તો અમારે શું શું કરતું? આ તો અત્યારે માની બેઠા હતા, ખોટું માની બેઠા હતા, કે ખોટું માની બેઠા હતા. અને આટલા બધા દોષ છે એવું તમે જાણીએ જ નહીં કે આટલા બધા દોષ, આટલી બધી હિંસા વાળી વસ્તુ છે એવું જાણતા જ નતા. શું કે જાણતા એક જ ઉત્પત્ન. એટલે એક સત કાયદો એવો હોય, આપણે આર્ય સમાજ છીએ, આર્ય પ્રજા છીએ, એક બે પ્રજા માટે ફક્ત લગ્ન કરવાનું. લગ્ન શા માટે? કે બંને મિત્ર તરીકે કામ કરે, ભાઈ કમાઈ લાવે ને, અને એમ કરતા કરતા મોક્ષ માર્ગ પણ ચલાય. તેને બધા આખો વેપાર માર્ગ શરૂ કરી દીધો, બિઝનેસ ચાલુ કરી દીધા. શું થયું? આ તો હેલ્પિંગ. એક બે છોકરા મોટા જ તમને સમજાયું? નહી તો ગાણ કેટલી હિંસા છે એકરામાં, કેટલી હિંસા છે. પુસ્તક વાંચેલું બધી દાદા ખ્યાલ આવી ગયો બધો. આ પુસ્તક ઉપર થી બધો ખ્યાલ આવી ગયો. વાંચ્યું તમે? હા, બે ભાગ વાંચ્યા છે. પણ દાદા આ જે વિચારો, આ જે જ્ઞાન અમને મળે, પણ તે છતાં અમે તો જોતા નથી. પણ કેટલીક વખત એવી વૃત્તિ થઈ આવે કે ચાલો ને સિનેમા જોવા. તો હવે એ સિનેમાના જે દુર્ગુણો આવે છે, કે ઉપરવટ થાય, આ સમાજ એટલો બધો ગર્તમાં ગયેલો છે, તો હવે એનો ઉપાય શું? એવું છે મારું કહેવા, સિનેમા જોજો. મેં કહ્યું શું કહ્યું? હા, મેં શું કહ્યું? હા, સિનેમા તમારે જોવો હોય તો જોજો. ભાવ મારે ઉભા થાય, સંજોગો ભેગા થાય, સંજોગો ભેગા થયા તો જોજો. જો મેં કઈ ના ઓછું કહ્યું, જોજો. આજે ના ગમતા જુએ એને કશું વળગે નહી, સિનેમા ની કોઈ ચીજ વળગે નહી. જોવાનો વાંધો નથી, પણ ના ગમતી રીતે જેટલું બંધ થવાનું હોય એટલું જ બંધ થાય, બીજું બંધ થઈ શકશે નહીં. અને તારું બધું મહેનત પાણી માં, એટલે હું સિનેમા જોવાનું ના નથી પડતો. અને વૈભવ જોડે ફરવાનું ના નહીં પડતું, એ તો એમની મેરેજ છે. બ્રહ્મચર્ય લેવા આવે, હું કોઈને એમ કહેતો નહીં બ્રહ્મચર્ય લો, કારણ કે આ જ્ઞાને એને અસર કરી દીધી. આટલી બધું, આટલી બધી મૂર્ખાઈ. બાળક તો છે બે હશે ને હરું, અને ક્યાં સુધી કરવું પડે? જ્યાં સુધી સંસ્થા ની બળતરા છે ત્યાં સુધી. હવે તને અંતર સુખ છે અને અંદર પણ જે હતું બળતરા એ તો બંધ થઈ ગયું. શું અંદર બળતરા હોય તો એમ ના ના પાડીએ, કોઈ બોલીએ જ નહીં ને એમને, કહીએ નહીં. આધાર જો બિચારો ત્યાં ના આધાર. અને આ તો અંદર કેવા બળતરા છે. અને નિરંતર પેલા કૃપાલ દેવ શું કહ્યું, નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે. હા નિરંતર નહીં અંતર તે વાત તો સમજવાની છે. સમજવાની કરવા દાદા સિનેમાની વાત જે છે તે દાદા નું જ્ઞાન લીધા પછી